તો આપણી ભક્તિ આપણો ફલરૂપા ભક્તિ થઈ. અને ધર્માર્થ જ્યારે આપણે ભક્તિ કરતા હોઈએ, ધનાર્થ ભક્તિ કરતા હોઈએ, કામાર્થ જ્યારે ભક્તિ કરતા હોઈએ કે મોક્ષાર્થ જ્યારે ભક્તિ કરતા હોઈએ, ત્યારે ભક્તિ એ ધર્મનું સાધન, ધનનું સાધન, કામનું સાધન, મોક્ષનું સાધન થઈ. પણ પછી ભક્તિ મહાપ્રભુજી જે અર્થમાં ભક્તિ કહી રહ્યા છે તે અર્થમાં એ ભક્તિ રહી જતી નથી, અને તે અર્થમાં ભક્તિ નથી રહેતી. તેથી જે ભક્તિ કરતો હોય તેમાં આપણને જેલેસીનો ભાવ આવતો હોય છે. કેવી રીતે જેલેસીનો ભાવ આવે? સેવા અમે કરીશું, અમે એક ઠેકાણે ખરેખર છોકરો મોકલાવ્યો કે ભાઈ મહારાજશ્રી પ્રવચન કરે છે તો મહારાજશ્રીને ત્યાં જઈને ભેટ ધરજે અને કહેજે કે ઠાકુરજીનો અને મહારાજશ્રીનો ચિત્ર આપો. તેમના સમાધાનીએ મહારાજશ્રીનો ચિત્ર આપ્યો, પણ બિરાજતા હવેલીમાં ઠાકુરજીનો ચિત્ર ન આપ્યો. તેને કહ્યું, કેમ હવેલીમાં બિરાજી રહ્યા છે, બધા વિષ્ણુને દર્શન આપો છો, તો અમે ઠાકુરજીનો એ ચિત્ર આપો. તો સમાધાનીજીએ બહુ સુંદર વાત કહી કે જો અમારા ઠાકુરજીનું ચિત્ર તમને આપીએ તો પછી તમે અમારે ત્યાં દર્શન કરવા જ નહીં આવો, ઘરમાં સેવા કરવા માંડો. એટલે તમને જોઈતો હોય તો મહારાજનો ચિત્ર મળશે, પણ ઠાકુરજીનું ચિત્ર નહીં મળે. એટલે જે ઠાકુરજીની સેવા માટે વૈષ્ણવોથી પૈસા માગવામાં આવે છે, એ વૈષ્ણવને ઠાકુરજીના ચિત્ર પધરાવવામાં પણ બીક લાગતી હોય તો વૈષ્ણવ સાથે મૈત્રીનો પારો કેટલો નીચે ઉતરી ગયો, કેટલો નીચે ઉતરી ગયો. મારી પાસે ટેપ રેકોર્ડર છે એની. સમાધાનીએ ચોખ્ખું કહ્યું કે ના ના, મહારાષ્ટ્રનું ચિત્ર જોઈતો હોય તો તમને આપી દઈએ, પણ ઠાકુરજીનું ના આપીએ. કેમ કે ઠાકુરજીનું ચિત્ર તમે લઈ જાઓ ને પછી અહીંયા આવો જ નહીં તો પોસાય કેમ અમને? અમે હવેલી ખોલીને બેઠા છીએ, કંઈ ધર્માદો થોડી કરવા બેઠા છીએ, ધંધો ચાલતો રહેવો જોઈએ ને હવેલીનો. એટલે ઠાકુરજીનું ચિત્ર ના આપે. એટલે મૈત્રી ભાવ ખંડિત થયો. ક્યાં તો આપણે એક આપણે એમ કહી રહ્યા છીએ કે મહાપ્રભુજીની બે સૃષ્ટિ છે, નાદ સૃષ્ટિ ને બિંદુ સૃષ્ટિ. જો બંને મહાપ્રભુજીની સૃષ્ટિ હોય તો બંનેમાં મૈત્રીથી પણ વધારે ચઢિયા તો ભાઈચારાનો સંબંધ હોવો જોઈએ. એ ભાઈચારાના સંબંધની તો વાત દૂર ગઈ, મૈત્રીનો સંબંધ નથી. તમને જેલેસી થાય છે કે વૈષ્ણવ પોતાના ઘરમાં સેવા કરવા માંડી જાય ને અમારે ત્યાં આવે નહીં, તેથી વૈષ્ણવને ઘર સેવામાંથી પરાંગમુખ કરો. જેટલો પરાંગમુખ કરો, અપરસના બહાને પરાંગમુખ કરો, અન્યાશ્રયમાંના બહાને પરાંગમુખ કરો, એને રાગ નેગ ભોગ રાગ વૈભવના બહાનાથી પરાંગમુખ કરો, જેમ બને તેમ એને સેવાથી પરાંગમુખ કરો. સેવાથી પરાંગમુખ કરો અને સેવાનો ગીત ગાતા રહો, એટલે લલચાઈને જાય નહીં તો જશે ક્યાં? આ જે બધી ટેકનિક છે ને, આ ટીવીમાં પેલા એડવર્ટાઇઝમેન્ટની ટેકનિક છે કે જે વાત એમને ખપાવવી હોય, માર્કેટિંગ કરવી હોય, તેમાં એક છોકરીને મૂકી દે કે આ તમે કેશ શેમ્પુ વાપરશો તો તમારા વાલ એટલા વધી જશે કે તમે પથરામાં ફસાયો તો ભાટો એ તમારો વાલથી ખેંચાઈને જશે. એ તો કોઈ કોઈના વાલ ખેંચાતા હોય છે ભાટા વાલથી? પણ જોનારા એ બેવકૂફ ને જેને દેખાડનારા એ બેવકૂફ પાછા, એના કરતાં ચડી હતા. પણ પેલી છોકરી ગમતી હોય ને એટલે બંનેને પોસાતું હોય છે. લાંબા વાલવાળી છોકરી પહેલી જાય આમ આમ આમ કરતી ને ભાટા બાંધીને ઉડાવીને ચોટીથી લે. અરે કોઈ ચોટીથી આમ ભાટા ઉડતા હોય? બેવકૂફીના ઢગલા. પણ પેલું લલચાવે ને, એ જ્યારે પણ તપસ્યા કરતા ત્યારે ઇન્દ્ર એવી રીતે રંભા ઉર્વશી અપ્સરા મોકલાવી દેતા, એમ ટીવીમાં દરેક એડવર્ટાઇઝમેન્ટમાં માર્કેટિંગ માટે એવી રીતે લલચાવવામાં આવે છે. એ ધંધો ધર્મમાં એ શરૂ થઈ ગયો કે તમને લલચાવતા રહે, નિરંતર લલચાવતે કે આજે આ મનોરથના દર્શન કરો, કાલે આ મનોરથ, આ મોટા આટલા આટલા બીબાના ઢાળાના જેવા બુંદીના ને મોનથાલના ને સેવના ને લાડુના, લલચાઈ જાઓ તમે કે ઓહો આટલી બધી સેવા તો અમારાથી ક્યાંથી થાય? એ તો બાળકો જ કરી શકે. બાળકો શું, બાળકો શું ભીતરિયા રસોઈયા છે કે બાળકો કરે? અરે તમે કરો, તમારા પૈસાથી કરી રહ્યા છે ને તમને બેવકૂફ બનાવે છે. પૈસો તમારો અને તમને જ બેવકૂફ બનાવે છે. તમારા પૈસાથી પેલી એડવર્ટાઇઝમેન્ટ ચાલતી હોય છે, તમે તેલ ખરીદો, તમે શેમ્પૂ ખરીદો અને તમને જ બેવકૂફ બનાવે. એ મૈત્રીનો સદંતર હ્રાસ કહેવાય, હો, બેવકૂફ બનાવીને પૈસા લેવાનું. દેખાડી દે તમને કે આ મંજન કરો. એમ મંજન કરે, સવારે ઉઠીને પેલી એક છોકરી આવીને કહે છે, આપણને લાગે કે ચાલો ને કરો એ જ મંજન કરો. કોઈ છોકરી આવતી નથી, કોઈ છોકરીએ મને આજ સુધી આમ કર્યું જ નથી. હું તો કેટલા વર્ષથી મંજન કરી રહ્યો છું, કોઈ છોકરી આજ સુધી નથી કર્યો. બેવકૂફ બનાવવાના ધંધા. આવા આવા દ્રશ્યો દેખાડે એટલે માણસ ભોળવાઈ જાય. હવે દૃશ્યો જોઈને પછી છોકરાને થાય કે ચાલો તો આપણે કરીએ. ને સવારે ઉઠીને સૌથી પહેલાં ખ્યાલ આવે મંજન કરતી વખતે, અરે શું બેવકૂફીની વાત છે, અક્કલના દિવાલા નીકળી ગયા છે. એ બધી માર્કેટિંગ જોતા જોતા, આ માર્કેટિંગ ધર્મમાં સાચી કહેવાય? ટૂથબ્રશ માટે, ટૂથપેસ્ટ માટે કદાચ હશે સાચી, ત્યાંય હું તો એને સાચી નથી માનતો. મનોવૃત્તિ ખરાબ થાય છે. સવારે દાંત સાફ કરવાના ઠેકાણે, દાંત સાફ કરવાની ભાવનાના ઠેકાણે બીજી જ ભાવના પેદા થતી હોય છે. આપણે દાંત આપણો ડાચું જોતા હોઈએ આરસીમાં, ને યાદ આવતો હોય કોઈક ચહેરો કે કોક કરશે, કોણ કરશે, પણ કોઈ નથી કરતો. હું તો આજે 68 વર્ષનો થયો, કોઈએ મને આજ સુધી, મારી વાઇફે નથી કર્યો, બીજાની વાત તો જવા દો. આજે મારી વાઇફે કોઈ દિવસે એમ નથી કહ્યું કે ઓહો આટલો તમે ટૂથબ્રશ કર્યો ને કેટલી સુંદર સુગંધ. વાઇફે નથી કહ્યું, બીજી કોણ છોકરી કરશે. બેવકૂફ બનાવવાના ધંધા, શુદ્ધ. કોઈ માર્કેટિંગમાં કોઈ દમ નથી બેવકૂફી સિવાય. એ બેવકૂફી આપણને પોસાય છે. શા માટે? કંઈક ને કંઈક લોભામણું મૂકવામાં આવે છે, કંઈક ને કંઈક લોભામણું મૂકવામાં આવે છે. એ લોભામણું જે મૂકવામાં આવે છે તેનાથી જે ભાવ ખંડિત થાય છે તે ભાવ છે મૈત્રીનો. તમે જેને કહી રહ્યા છો એને તમારો મિત્ર નથી માની રહ્યા, તમે એને પોતાનો બકરો માની રહ્યા છો કે આવી જાય, ખવાય ખવાઈને મોટો કરીએ, પછી એક દિવસે એને હલાલ કરીએ, એમ બકરો માની રહ્યા છો. જો મિત્ર માનતા હો તો આવી કોઈ દિવસે માર્કેટિંગ થઈ શકે નહીં તમારાથી. માર્કેટિંગનો ભાવ તમારા હૃદયમાં જાગે નહીં કે અમારો મહારાજોનો કામ ઠાકુરજીનો અને મનોરથીની માર્કેટિંગ કરવાનો છે. એવો કુવિચાર, આવો દુર્વિચાર વલ્લભ વંશમાં તો જન્મી શકે જ નહીં, ને જન્મે તો વલ્લભ વંશ જ નહીં, હું તો એમ કહું છું. પણ છતાંય આપણને ચાલુ છે, કેમ કે લોભામણાઓ મૂકવામાં આવ્યા છે. એટલે ધર્મની બીજી પત્ની જે છે તે પત્ની છે મૈત્રી. એટલે જે હું ધર્મ કરતો હોઉં એ ધર્મ જો બીજો કરતો હોય તો મને સ્પર્ધાનો ભાવ ન આવવો જોઈએ, મને મૈત્રીનો ભાવ આવવો જોઈએ કે ના, આ હું જે ધર્મ કરી રહ્યો છું એ જ ધર્મ એ પણ કરી રહ્યો છે, એ મારો મિત્ર છે, ધર્મ મિત્ર છે. જેમ ધર્મ પત્ની, ધર્મ પતિ, ધર્મ બંધુ, એમ ધર્મ ભાઈ, એમ ધર્મ મિત્ર છે. અમે એક ધર્મના અનુગામી છે. એ મૈત્રીનો ભાવ તમને જે કર્તવ્યને નિર્વાહ કરતા જાગતો હોય તો તમારો એ કર્તવ્ય ધર્મમાં, એ કર્તવ્યરૂપી ધર્મને, ધર્મની પત્ની મૈત્રી વરી હોય તો એ ભાવ જાગી શકે, નહીં તો ન જાગી શકે. ત્રીજો ભાવ ધર્મની પત્નીનો શાસ્ત્ર ભાગવત આપણને સમજાવે છે કે દયાનો ભાવ છે. સહેજ સંભવે કે જે આપણે જે કર્તવ્યને આપણે ધર્મ તરીકે સ્વીકાર્યો હોય તમારાથી 9 આના 50 પૈસા થતો હશે, કોઈકનાથી 25 પૈસા થતો હશે, તો જેનાથી 50 પૈસા થઈ રહ્યો છે એને, જેનાથી 25 પૈસા થઈ રહ્યો છે એના પર દયાનો ભાવ હોવો જોઈએ, ધિક્કારનો ભાવ નહીં. જો તમને દયાનો ભાવ નથી જાગતો તો જે કર્તવ્ય તમે નભાવી રહ્યા છો એ કર્તવ્યને ધર્મની દયારૂપી પત્ની પરણી નથી. એટલે ધર્મ વાંઢો છે તમારો, દયાનો ભાવ જાગવો જોઈએ. જે વૈષ્ણવના ઘરમાં સેવા ન નભતી હોય, જે વૈષ્ણવ શરણાગતિને ન નભાવી શકતો હોય, દુઃખ આવી પડે. કોના જીવનમાં દુઃખ નથી આવતા? દરેકના જીવનમાં દુઃખ આવે છે, અને દુઃખ આવે તે વખતે માણસ હચમચી જતો હોય છે, અને જે વખતે હચમચી જતો હોય તે વખતે એનો શરણાગતિનો ભાવ અવિવેકને કારણે કે અધૈર્યને કારણે શિથિલ થતો હોય, તે વખતે ગોસ્વામી બાલકે કે કે ગુરુ એ કે શાસ્ત્રી એ એના પાછળ ઊભા રહીને એને હું ફાફવી જોઈએ કે નહીં, અમે તારી પાછળ છે, તારી તકલીફ દૂર કરીશું, એવા ઉપાયો કરીશું કે તારી તકલીફ દૂર થાય, તું તારો આશ્રયનો ભાવ ખોઈ નહીં દેતો. એ હૂંફ જો મળે ને, એ ક્યારે મળે? જ્યારે તમે જેને કર્તવ્ય સમજીને ધર્મ માની લીધો હોય એની સાથે દયારૂપી પત્ની પરણેલી હોય તો. નહીં તો શું થાય કે તમે નિર્દય થઈ જાઓ તમારા ધર્મના. મોટાભાગના પુષ્ટિમાર્ગમાં નવયુવકો બાલકો ધર્મ નથી કરતા, કેમ કે સેવા કરનારાઓ અપરસની એટલી નિર્દયતાથી પાલન કરતા હોય છે કે છોકરાઓને એમ જ લાગતું હોય છે કે અમે જેમ કૂતરાને હકાલપટ્ટી કરવામાં આવે ને ઘરમાંથી, હુટ હુટ બહાર જાઓ બહાર જાઓ બહાર જાઓ, એમ છોકરો બિચારો દર્શન કરવા આવતા હોય તો આપણે હુટ હુટ કરતા હોઈએ છીએ. એ નિર્દયતાના લીધે છોકરાઓમાંથી સેવા કરવા માટેનો ભાવ હટી ગયો. એ જ સદાય થઈને કે મારો ઘરનો પરિવારનો છોકરો છે એ હું સેવા કરતો હું તે વખતે દર્શન કરવા આવતો હોય તો એને આવવા દઉં, એને દર્શન કરવા દઉં, જેટલી સેવા કરી શકતો હોય પોતાની બાલ્યાવસ્થાના અનુરૂપ એટલી સેવા કરવા દઉં, એવો દયાનો ભાવ આપ માતા પિતાઓમાં, વડીલોમાં અને ગોસ્વામી બાલકોમાં હોય. કે સહેજ સંભવ છે કે કોઈક વૈષ્ણવ પોતાને ત્યાં કેસરના હિંડોલા ન કરી શકતો હોય તેથી એના ઠાકુરજીને હું નીચે ન ગિરાવી દઉં. સહેજ સંભવ છે કે કોઈ વૈષ્ણવ પોતાના ઘરમાં આચાર વિચાર એટલો ન પાલી શકતો હોય તો જે વૈષ્ણવ આચાર વિચાર નથી પાલી શકતો તે ન પાલી શકવાના કારણે એ એની મર્યાદા છે કે એના ઠાકુરની મર્યાદા છે? જો દયાભાવ હોય તો સહેજ આપણને સમજમાં આવે કે જે વૈષ્ણવથી આચાર વિચાર નથી પલતો. એક વાત સાધારણ સમજો કે અમે જે આચાર વિચારનો ડોળ કરી રહ્યા છીએ, હું ડોળ કહી રહ્યો છું હા શબ્દ, અને સભાનતાપૂર્વક કરી રહ્યો છું આ પ્રયોગ ડોળ, કે જે ડોળ કરી રહ્યા છીએ અમે, એ ડોલ અમારો કેવી રીતે નભે છે? કેમ કે નોકરોની બટાલિયન છે અમારી પાસે આચાર વિચાર નભાવવા માટે, અને અમે કોઈ દિવસે ચેક નથી કરતા કે નોકરો એટલો આચાર વિચાર પાલતા હોય છે કે નથી પાલતા હોતા. એ બટાલિયનને કારણે અમે આચાર વિચારનો ડોલ કરતા હોઈએ છીએ. એ બટાલિયન જો ન હોય ને તો અમને ભારી પડી જાય આચાર વિચાર પાલવું. તમે લોકો વૈષ્ણવો ધન્ય છો કે તમારી પાસે બટાલિયન નથી, તો એ જે પલે છે તેનો આચાર વિચાર એટલો તમે પાલીને પોતાની મર્યાદા. આજે કેટલા વૈષ્ણવો એવા હશે જેમના ઘેરે ઠાકુરજી બિરાજતા હશે કે જે પોતાના ઠાકુરજીની સેવા માટે બીજાના પૈસા નહીં માંગતા હોય, એ તે અર્થસૂચિનો આચાર નભાવતા હશે, પોતા હોટલોમાં ન જમતા હોય એવા ખાનપાનની શુદ્ધિનો આચાર નભાવતા હશે. બાળકો તો આજે હોટલોમાં જમે છે. હમણાં જ અમેરિકાથી એક બાઈ આવ્યા અને એ મને કહેતા હતા, બહુ બ્રહ્મજ્ઞાન એમણે મને આપ્યું, હું તો ચકિત થઈ ગયો, કે બાળકો એમને ત્યાં લંડનથી સમાચાર મોકલાવે કે અમારે તમારે ઘેર આવવું છે અરોગવા. હવે એની બિચારાની એકાદ બાલકને ઉતારો દીધો એટલે મોકાણ થઈ ગઈ. લાઈનસર એક બાલક જાય ને બીજો આવે ને બીજો જાય ને ત્રીજો આવે ને ત્રીજો જાય ને ચોથો આવે, એટલે ત્રાસી ગઈ. તો એણે એક દિવસે એક બાલકને કહ્યું કે એવું છે કે મારે નોકરીએ જવાનું હોય છે એટલે મને કદાચ ફાવશે નહીં. તો બાલકે કહ્યું કે ના કોઈ ચિંતાની વાત નથી, તમને ન ફાવે તો તમે એક કામ કરજો કે તમે જે કાંઈ રસોઈ બનાવો એ રસોઈ બનાવીને તમારા મોટરના ગેરેજમાં મૂકી દેજો. ત્યાં અમેરિકાના મોટરના ગેરેજમાં તાળો નથી હોતો, નંબર હોય છે, અને એ નંબર અમને બતાવી દો, અમે ગેરેજમાં ખાઈ લઈશું. એટલે ડોલર જેની પાસે હોય તેને ત્યાં ગેરેજમાં ખાવા બાલક તૈયાર થઈ જાય, અને તમે બોલાવો તો તમારે ત્યાં દૂધ ઘર જ અરોગે કે ના છોવાઈ જશું અમે, અનસગડી ન ચાલે, નાગરી ન ચાલે, પાકી મરજાત છે અમારે તો, અને ત્યાં સખડી અરોગે છે એ બાઈ મને કહેતી હતી. એટલે એ બાલકે એક વસ્તુ શરૂ કરી એટલે બીજા બાલકોને ખબર પડી ગઈ કે એમને ત્યાં ગેરેજમાં મૂકી જાય ને નોકરીએ ચાલી જાય તો બાળકો ત્યાં અરોગવા જાય. પાછી પાછો એ વારે ઘડીએ એ જ ને ત્યાં જ મોકાણ થઈ. એટલે હમણાં ગયા મહિને એણે એમ કહ્યું કે ના ના હું હમણાં રજસ્વલા છું. તો બાળકે એવી આજ્ઞા કરી કે ના ના હિન્દુસ્તાનમાં રજસ્વલા છો હોય, અમેરિકામાં રજસ્વલા ના છો હોય, તમે રસોઈ રાંધીને મૂકી જાઓ, માસિક ધર્મમાં છું એના હાથનું ખાઈ લીધું. જો ખરેખર કૃપા ના થો તો આવી કૃપા હિન્દુસ્તાનમાં કેમ નથી કરતા? તમે કહેશો કે ના ના, રૂપિયા 10 રૂપિયાનો કે 50 રૂપિયાનો કેટલાનો એક ડોલર થાય, કેટલાકનો ડોલર થતો હશે, એટલો ફરક છે. અરે તો તમે કૃપાનાથ છો કે ડોલરનાથ છો એ તો ખુલાસો કરો. જો ડોલરનાથ હો તો પછી કૃપાનાથ નહીં કહેવાઓ, ડોલરનાથ કહેવાઓ. તો પછી ડોલરિયા ભક્તોને જ તમે કંઠી આપો ને, શા માટે વૈષ્ણવને અહીંયા ઊંઠા ભણાવો છો? ત્યાં આ બધું ચાલે ડોલરનાથને, અને કૃપાનાથને અહીંયા કૃપા ન ચાલે, છવાઈ જાય. એટલે કાંઈક લોચો છે આમાં, ધર્મ સંકટ છે મોટો. એ મારાથી પૂછતી હતી કે હવે કેરવું કરવું છું, ના કેવી રીતે પાડવી? મેં કહ્યું તમે એક વખત શાંતિથી ના પાડી દો કે મહારાજ મારી શ્રદ્ધા હવે ખોવાઈ ગઈ છે. બોલે ના ના, એમ તો ન કહેવાય મારાથી, અંતે તો વલ્લભ વંશ જ ન. મેં કહ્યું તો તમે ભૂગતો, હવે તમે ડોલર નાથના હડફેટમાં આવી ગયા છો, બીજું કોઈ ઉપાય